કરનાર તપી પરમાત્માને મેળવવાનું નથી, પરમાત્માએ કૃપા વરસાવી છે બુદ્ધિ ઉપર, તેથી પરમાત્માનું જ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે. અને પરમાત્માની ભક્તિ કરીને ભગવાન મેળવવા નથી. જો ભક્તિ કરીને ભગવાન મેળવવા હોય તો તમારે એગ્રીમેન્ટ કરવો જોઈએ. હું તમને સાક્ષી કરી દઉં, કોઈ રીતે ભક્તિની હું જતીબાજી ઉતાવળ કરશો માં નહીં, તો કેમ કે એગ્રીમેન્ટ બરાબર નહીં હોય, કાઉન્ટર સિગ્નેચર નહીં હોય તો આખો તમારો જે આ ડીલિંગ છે કદાચ ગડબડાઈ જશે, અંતે નિરાશા થશે. એટલે પરમાત્માને મેળવવા માટે જો ભક્તિ કરતા હોય તો નહીં કરતા. તમે એમ માનો કે પરમાત્મા મળી ગયો છે, તેથી ભક્તિ કરી રહ્યો છું. તેથી આપણે ત્યાં એક બહુ સુંદર વાત સમજાવવાના છે કે તમારા માથે સ્વરૂપ પધરાવવામાં આવ્યું છે તેમની સેવા કરો. એટલે સ્વરૂપ તો પધરાવી દીધું છે, સ્વરૂપ તો મળી ગયું, સ્વરૂપ મેળવવાનો પ્રશ્ન નથી. એક ભાઈ મને કહેતા હતા, મહારાજ 20 વર્ષથી સેવા કરી રહ્યો છું, હજી સુધી ભગવાન નથી મળ્યા, મેં ત્યારે સેવા કરવી કરી. મળ્યા નહીં તો સેવા કરવી કરી. એ કહેતા હતા, ના ના એમ તો હું કરું છું સેવા, પણ હું શું કહેવા માંગુ છું, તમે શું કહી દો ને, હૃદયનો ભાવ સ્પષ્ટ કરી દો કે તમે શું પથ્થરને પૂજી રહ્યા હતા કે તમે શું મૂર્તિને પૂજી રહ્યા હતા. જો તમને હૃદયમાં એમ લાગતું હોય કે હું પરમાત્માને નથી પૂજી રહ્યો, જો તમને એમ લાગતું હોય કે હું પરમાત્માની સેવા નથી કરી રહ્યો, મૂર્તિને પૂજી રહ્યો છું, તો તમે તમારા હૃદયના ભાવને સરખી રીતે ઓળખી લો કે તમારા હૃદયમાં સ્નેહ નથી. તમે કંઈક કર્મ કરવા માંગો છો પૂજનનું, તમે કંઈક ઉપાસના કરી રહ્યા છો, તમે જિજ્ઞાસુ જાણવા માંગો છો પરમાત્માને, તેથી ભક્તિ કરી રહ્યા છો. પરમાત્મા પ્રત્યે તમારા હૃદયમાં સ્નેહ નથી. એક વાત સામાન્ય તમને ખ્યાલ આવશે, જે વખતે ભારત સ્વતંત્ર નહોતો થયો તે વખતે આજે આપણો ધ્વજ છે તે ધ્વજ પ્રત્યે આપણને સ્નેહ હતો હૃદયમાં. એટલે આ ધ્વજને ઊંચો રાખવા માટે લોકો ઉઘાડી ખાતી બોલીને જીવતા રાખીએ છીએ. અને આજે ધ્વજવંદન થઈ ગયો અને ખાલી એટલો જ ઉઠે ને સમાવી જશે લોકો, કેમ કે ધ્વજવંદન આપણે કરી રહ્યા છીએ સ્નેહથી નિકારણથી. એક ટેટો ફોડી દો ધ્વજવંદન કરતો હોય, મોટામાં મોટો લીડર ઉભો હશે ને એની પાછળ એક ટેટો ફોડીને જો પકડાઈ જવાનું ભય તો નહીં કરતા એનું ભર, પણ ન પકડાવવાનું ભય હોય તો એક્સપેરિમેન્ટ કરી દેજો કે એક નાનકડો ટેટો છોડી દેશે તો પેલો લીડર પણ ગભરાઈ જશે અને કલાક કલાક બધી ભૂલી જશે. ત્યાં એક યુગ હતો કે ખુલી ખાતી એ લોકો બોલીને જીતા હતા કે ધંધો નીચે નહીં થવા જોઈએ. તે વખતે અંતે જો આપણે ભજ કહેતા હોય તો કપડાનું ચીપડું તો વાસ્તવિક નહીં, પણ સ્નેહ હશે તો ધ્વજ લાગશે, સ્નેહ નહીં હોય કર્મ હશે તો એ ધ્વજ લાગશે. અને ધ્વજ નહીં સ્નેહ નથી એ બાબતની કાનૂની ડિસિપ્લિન તમારામાં નથી તો તમને એમ લાગશે કે આ તો ચીપડું છે. હશે અમેરિકાનો બહુ મોટો એક કવિ છે, અમેરિકન નેશનલ ફ્લેગને જૂતા બનાવીને પહેર્યા, કપડાં પહેર્યા. જે વખતે વિયેતનામ સાથે અમેરિકાનું યુદ્ધ ચાલતો હતો એને પ્રોટેસ્ટ કરવું હતું, એ કહેતો હતો અમેરિકન ધ્વજની સુરક્ષા માટે તમે બીજા રાષ્ટ્રોને ગોળીથી ખૂની રહ્યા છો, આ ધ્વજની મને મારા મનમાં જરાય સુરક્ષા નથી. એટલે અમેરિકન નેશનલ ફ્લેગના આવા અવાજ ઉપયોગ થયા, એ કહેતો હતો કે આને હું એક ચીપડા સિવાય બીજું કશું નથી સમજતો. સ્નેહ નથી તો કશું જ નથી, સ્નેહ છે તો એ આપણો રાષ્ટ્રનો ધ્વજ પણ હોઈ શકે છે. અંતે એ ધ્વજ છે કે કપડાનું ચીપડું છે, કઈ દ્રષ્ટિ સાચી ને કઈ દ્રષ્ટિ ખોટી, બંને દ્રષ્ટિ સાચી. યદિદાન ચિંત્ય તત્ સત્ય મિથ્યા ચક્ષતે, જે કઈ છે તે સત્ય છે, જેની કપડાને જેને ધ્વજને કપડાના ચીપડાની દ્રષ્ટિ છે તે સાચી છે. કેમ કે જો સ્નેહ નથી તો તમને કપડાનું ચીપડું લાગશે, જો સ્નેહ છે જો આદર છે તો તમને રાષ્ટ્ર ધ્વજ લાગશે. દ્રષ્ટિ બંને સાચી છે, દ્રષ્ટિ એકે ખોટી નથી, પણ તમારે તમારી જાતને ઓળખવું છે કે તમે ક્યાં ઉભો છો. એ જ્ઞાન છે ધ્વજ, એની ચિંતા છોડી દો. તમે તમારી જાતને ઓળખો કે તમારા હૃદયમાં તેનો બીજ ભાવ છે કે નહીં. જો બીજ ભાવ ન હોય તો તમે એ ઉપદ્રવ નહીં કરતા કે જબરદસ્તી સેવા પધરાવી લો, અને સેવા પધરાવ ને હોય નહીં. ને હશે તો તમને એવું ભાન જ નહીં થાય. આપણે આપણા બાળકોના ફોટો રાખીએ પાકીટમાં શા માટે? શું બોલે છે તમારી સાથે બહારગામ જાવ છો કે તું તમારી ઉઠી જઈને તમે દર્શન કરો છો આ જોડી શા માટે? ફોટો રાખો પતિથી ફરક પડી જાય જીવન સચિત ફરક. કોઈ પોતાની વાઇફ નો રાખતો હશે લોકો પોતપોતાના કઈ કઈક રાખે છે, કોઈ ગુરુ ના રાખે, કોઈ બાળક ના રાખે, કોઈ વાઇફ ના રાખે, જેનો જેવી પ્રેમિકા નો રાખે, જે ફોટો તમે રાખતા હો ફરક શું પડે છે? કોઈ વખતે શાંત ચિંતિથી વિચારીને જુઓ. આપણને જેનું ફોટું રાખવામાં આવી રહ્યો છે તેના બાબતમાં સ્નેહ કે આદર નહીં હોય, સમજ નહીં આવે તો ફોટો રાખવાથી શું ફરક પડે છે? પણ જે વ્યક્તિ રાખી રહ્યો છે એ સ્નેહ એ તેથી રાખી રહ્યો છે, એનું જસ્ટિફિકેશન સ્નેહથી થઈ શકે છે. સ્નેહ નહીં હોય અને તર્કથી એને પૂછવા જશો કોઈ જસ્ટિફિકેશન નથી. એ ફોટો બોલતો નથી, એ ફોટો કામમાં આવતો નથી, એ ફોટો સાંભળતો નથી આપણી વાત, એ ફોટો સાથે આપણે સ્નેહ કરી શકતા નથી, એ ફોટોમાં રહેલા બાળકને આપણે રમાડી શકતા નથી. ગુરુનો ફોટો રાખ્યો હોય અને એ બોલી શકતી બોલીને આપણે ઉપદેશ આપી શકતો નથી. અને ખરેખર ઘરમાં કોઈ વખતે ગુરુનો ફોટો રાખ્યો નહીં ક્યાંક બોલવા માંડે તો ગુરુદેવ પાછા સમજીને આપણે જઈએ તેવી કરાય. સ્થિતિ એવી ખરાબ છે આપણા મનની, એ તો બોલતો નથી તેથી આપણે રાખીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. અમે સવારે સુતા હોય નિદ્રામાં અને એકાએક ખોટો બોલવા માંડે કે બ્રાહ્મણ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, સવારે સૂવું ન જોઈએ, એટલે મારે પંચાયત થઈ જાય. મારા બધા ઉપસ્થિત પંચાયત થઈ જાય એટલે નથી બોલતા, એમાં બધું બોલતા છે. ભગવાનની મૂર્તિ ને આપણે બહુ ડરીએ આરોગી નથી જતા તેથી બહુ કરતા ફાવ્યો, એકાદ તો આરોગી જાય. પછી તો ભગવાન સેવા તો કરવી છે તમારી, આરોગી જાઓ તો પછી કાલથી જરાક કોઈ સેવાનો પ્રકાર બદલવો પડશે. બધું નહીં આરોગી જતા કઈ તો છોડજો મારે, અને આરોગી નથી જતા તેથી બહુ ગર્વ ફાવે છે. આરોગી જાય તો આપણી ગતિ શું થાય? પણ ભક્તોનો ભાવ તમે વિચારો કે પોતાના ઘરમાં માખણ એટલા માટે રાખતી હતી કે ભગવાન આવીને ચોરી જાય. નેવથી એનું જસ્ટિફિકેશન મળશે પણ કર્મ કરવા જશો તો જસ્ટિફિકેશન નહીં મળે. એ પોતાના ઘરમાં માખણ ઉપાસને રાખતી હતી. ભક્ત ત્યાં સુધી કહે છે કે પોતાના હૃદયમાં એક બહુ સુંદર કહ્યું છે, તકતારમ અપદસ્ય શંકયા અજ્ઞાનરૂપી અંધકારને સાચવીને રાખ્યો છે કે માખણ ચોરીને તને ક્યાંક છોપાવવું હોય તો અહીંયા આવીને છોપાઈ જશે. માનસે મમ ઘનાંધ તામસે, મારા હૃદયમાં જો મેં અંધકારને પણ સાચવીને રાખ્યો છે, કેમ કે અંધકારની કાંઈક જો તારા માટે ઉપયોગીતા થતી હોય તો મારે ચાંદ નથી જોઈતું, મને તો શું જોઈએ છે? ભક્તની સ્નેહની દ્રષ્ટિ આવી છે એ દરેક વાત તો જસ્ટિફિકેશન એમાં મળી શકશે. એના અજ્ઞાનનું જસ્ટિફિકેશન મળી શકશે, એના જ્ઞાનનું જસ્ટિફિકેશન મળી શકશે, પણ તમારામાં ભક્તિ નહીં હોય તો સાચી વાત તો તમને જસ્ટિફિકેશન નહીં મળે. તમને એમ જ થશે કે ભોગ ધરવાથી ફાયદો શું, વસ્તુ ધરાવવાથી ફાયદો શું, દર્શન કરવાથી ફાયદો શું, બહાર કેમ દર્શન કરવા જોઈએ, અંદર કેમ ન કરવા જોઈએ, ભગવાનની મૂર્તિનો બંધન શા માટે હોવો જોઈએ, હૃદયમાં આત્મચિંતન કેમ ન કરવી, બધી વાત સાચી. જ્યારે તમને એવું લાગતું હોય ત્યારે સ્પષ્ટ તમે સમજો કે તમે ભક્ત નથી, તમે જિજ્ઞાસુ છો, તમે ભગવાન સાથે ભક્તિના દિવમાં ઇન્વોલ્વ થયા છો, પણ તમારો પર્પસ પરમાત્માને સ્નેહ કરવાનું નથી. યુ જસ્ટ ઇફ યુ વોન્ટ ટુ રિયલાઇઝ ગોડ બટ યુ ડોન્ટ વોન્ટ ટુ લવ ગોડ. એટલે એ જે ભેદ છે કે આપણે સ્નેહ કરવા માંગીએ છીએ કે પરમાત્માને આપણે ચાહવા માંગીએ છીએ, પરમાત્માની હૃદય પરમાત્માને પ્રાપ્ત કરવાની આપણા હૃદયમાં ઈચ્છા છે કે કેવળ આપણે જ્ઞાનથી જ્ઞાન મેળવવા માંગીએ છીએ. જ્ઞાન મેળવવું હોય પરમાત્મા ધ્યેય છે, પરમાત્મા પ્રિય છે, પરમાત્મા કાર્ય છે, એ તો સર્વમ કર્મિદમ બ્રહ્મ, જે કાંઈ તમને કરવું હોય તે પરમાત્મા છે. પરમાત્મા શિવ છે, પરમાત્મા વિષ્ણુ છે, પરમાત્મા ગણપતિ છે, પરમાત્મા બધું છે, પણ કૃષ્ણ પરમાત્માનો નથી. કૃષ્ણ તમારો છે કે તમારા હૃદયમાં બીજ ભાવ છે. જ્યાં સુધી તમે તમારા હૃદયના બીજ ભાવને નહીં ઓળખી શકો ત્યાં સુધી તમે પરમાત્મા સાથે રેકોર્ડની કાયમ કરી શકો કે અનુગ્રહ પરમાત્મા વર્તાવી રહ્યો છે, એની તમારું ઉચ્છલન તમારા બુદ્ધિમાંથી, તમારી કૃતિમાંથી, તમારી મતિમાંથી, તમારી રતિમાં એનું ઉચ્છલન સરખી રીતે નહીં થાય. તમે કોઈ એવા એવા દુરાગ્રહના બાંધ બાંધીને બેસી ગયા હશો કે એ ઉચ્છલિત થવા માંગતી હશે પરમાત્માની કૃપા તમારી કૃતિમાં, પણ તમે મતિની દિશામાં ભટકી રહ્યા છો. પરમાત્માની કૃપા તમારી મતિમાં ઉચ્છલિત થવા માંગતી હશે, તમે કોઈ કૃતિમાં ભટકી રહ્યા છો. પરમાત્માની કૃપા તમારા હૃદયમાં ઉચ્છલિત થવા માંગતી હશે રતિના રૂપમાં, અને તમે કોઈ કૃતિમાં ભટકી રહ્યા છો. એ આપણે ભટકીએ નહીં, નોતા નોતા શુદ્ધ બાંધો બાંધીને આવા તે વાતને સમજવું બહુ જરૂરી છે કે આપણા હૃદયમાં બીજો ભાવ ક્યાં છે, આપણા પર્સનાલિટીના કયા એસ્પેક્ટ ઉપર આપણે પરમાત્માની પ્રકારના પ્રકાશને ઝીલી શકીએ છીએ, એ વાત સૂચવવાની છે. જે જે પ્રકાર જે એસ્પેક્ટ ઉપર આપણી પર્સનાલિટીના આપણે પરમાત્માની કૃપાને ઝીલી શકતા હોઈએ, તે દિશામાં આપણો બીજ ભાવ છે. તેથી મહાપ્રભુજી કહે છે કે માર્ગ પરિજ્ઞાનંતુ કૃપા પરિજ્ઞાનંતુ માર્ગ રૂપિયા. કૃપાનું પરિજ્ઞાન કેવી રીતે થશે કે જે માર્ગમાં એને રુચિ છે તે માર્ગમાં પરમાત્મા એના ઉપર કૃપા કરી રહ્યો છે. કેમ કે પરમાત્મામાં રુચિ થવી એ આપણી કૃતિમતી અને રતિનું સામર્થ્ય નથી, એની કૃપાનું સામર્થ્ય છે. તે અર્થમાં આપણે પુષ્ટિ ભક્તિ કહીએ છીએ. પરમાત્મા પુષ્ટિ કરે છે એ એમ સમજો કે જેમ એક સિતાર હોય, વગાડવાની સિતાર હોય, એમાં અંદર એક તાર હોય છે તરફના, અને એક ઉપર તાર હોય છે વગાડવાની જે તાર હોય છે એમાં આપણને જે રાગ વગાડવું હોય તે રાગના સુર અંદર રહેલા તરફના તારમાં આપણને ગુરપક ગોઠવવા પડે છે. અને એનાથી ફાયદો શું? હું બચપનમાં સિતાર શીખતો હતો, સિતાર શીખતો ત્યારે મારે પંચાયતમાં એ જ થઈ કે પેલા તરફના તાર એટલા બધા ગોઠવી શકાય નહીં, અને જે મને શીખવાડતા એમને પણ કંટાળો આવતો, આટલા બધા તાર મેળવવા શા માટે, જયારે કઈ વાપતું તો હતું નહીં મારા હાથ નથી, એટલે ખાલી ઉપરનો તાર એટલે જ દેતા કરતા ચલો યાદ કરો. મંત્ર પછી આ વ્યસનના નકામાં તાર શા માટે એટલા બધા, હું એને મોડું કરું એની તો ખૂટી મળે નહીં સ્વર એમાંથી, કેમ કે સ્વરનો અભ્યાસ શું મને મને તો આ નકામાં આટલા બધા તાર આટલી બધી ખૂટીઓ સ્વીકાર નહીં હશે. જયારે ટ્યુન બરાબર થઈ ગયું હોય તો વગાડનારના તારમાં જે સ્વર ને આપણે કેળીએ તરફના તારમાં તે સ્વર પોતાની મેળે બોલે, એમ પરમાત્મા જે તાર વગાડી રહ્યો છે તેનો ચૂનક કરેલો તડક તમારા હૃદયમાં હશે તો તમે એને કોરસ્પોન્ડ કરી શકશો. પણ એનો શું છે, પ્રતિસાદ કહેવાય ને, ગુજરાતી એવી છે બરાબર, કાતા હશે તે ક્ષમા કરજો, આપ લોકો જે બી આવે છે તેનો વિશે બોલ્યું. એટલે જે સ્વર પરમાત્મા છેડી રહ્યો છે તમારા માટે, તમારો તાર હૃદયનો કૃતિનો મતિનો કે રતિનો જે સ્વરમાં મેળવેલો હશે તે સ્વર જયારે પરમાત્મા છેડશે તો તમારો તાર બોલશે, નહીં તો તે તાર બોલે નહીં, બીજા તાર ચૂપ રહેશે તે વખતે. એટલે એ જે સંવાદ છે એ સ્વરોનો, એ સ્વરોનો સંવાદ એને આપણે ભક્તિ કહીએ. છેડવું, તારને છેડવું, બગાડવાના તારને છેડવું તેનું નામ પૂર્તિ. અને એ જે ચૂનક થયેલો તાર છે એનામાંથી પેલી ધ્વનિ થાય, અનુભૂત થાય પેદા, તેને આપણે ભક્તિ કહીએ, તેને આપણે જ્ઞાન કહીએ, તેને આપણે કર્મ કહીએ. એ જે તરફનો તાર પોતાની મેળે બોલે એને એમ લાગે કે જે સ્વર નીકળી રહ્યો છે તે મારો ગુણ છે, ખરેખર તરફના તારનું ગુણ નથી, એ તો એ છેડ્યો તેથી એ બોલ્યો છે. વસ્તુ એવી રીતે કે એની સરળતા એને ચૂનક એવી રીતે કરવામાં આવ્યું છે કે જયારે તારના સ્વરને છેડવામાં આવશે તો એમાં તારની અનુભૂત પેદા થશે, જયારે રેના સ્વરને છેડવામાં આવશે ત્યારે રેની અનુભૂત એનામાં પેદા થશે, એવી રીતે એને ચૂનક કરવામાં આવ્યું છે. એને છેડવામાં નથી આવતો, પણ એને છેડવામાં નથી આવતો અને પોતાની મેળે એનામાં જયારે સ્વર પ્રગટ થાય, એવી રીતે આપણા પોતાનામાં આપણને કર્મ પ્રગટ થતું હોય, જ્ઞાન પ્રગટ થતું હોય, ભક્તિ પ્રગટ થતી હોય તો આપણને એમ લાગે છે.